લક્ષ્મી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં, નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં, નૃણાં પરં મંગલં, વક્ત્રં મંગલકૃચ્ પાદે ચલિતં, યસ્યાખિલં મંગલં, સોયં મંગલમૂર્તિરાશુ જગતો, નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ યવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સ્વામી, સ્વામી હવે ધામમાં જવાની તૈયારી કરે છે અને એમના પ્રસંગો એ આપણે હવે આજે શ્રવણ કરવાના છીએ. વિક્રમ સંવત 1973ની સાલ હતી. અધિક ભાદરવો મહિનો હતો. એ અધિક માસમાં રાજકોટના સત્સંગ સમાજને એવી ઈચ્છા કે પુરુષોત્તમ માસ છે તો પુરાણી સ્વામી અહીંયા બાજુમાં ગોંડલમાં બિરાજે છે તો સ્વામી આવીને કથા વાર્તાનો લાભ આપે. બાલમુકુંદાસ સ્વામી ધામમાં પધાર્યા એના હજી થોડાક મહિનાઓ થયા હતા, બહુ જાજો સમય નહોતો થયો. અને પુરાણી સ્વામી એ બધા સત્સંગીઓને હા પડી, કંઈ વાંધો નહીં આવશો. સ્વામીએ પૂછ્યું શેની કથા કરવી છે, એટલે પુરાણી સ્વામીએ પૂછ્યું એટલે બધાએ જવાબ આપ્યો કે સ્વામી હરિલીલા કલ્પતરુની કથા કરીએ તો સારું. એ હરિલીલા કલ્પતરુ બહુ મોટો ગ્રંથ, બ્રહ્મચારી મહારાજ અચિંત્યાનંદ બ્રહ્મચારી એમણે મહારાજનું સર્વોપરિપણાના પ્રસંગો અને સંસ્કૃતમાં એ આખો ગ્રંથ રચ્યો છે. બે ભાગવત થઈ ને એવડો ગ્રંથ છે. એક ભાગવતની અંદર 18,000 શ્લોક અને હરિલીલા કલ્પતરુની અંદર 36,000 શ્લોકો છે. એક મહિના સુધી આ ગ્રંથની કથા કરવાની હતી. સ્વામી ગોંડલથી રાજકોટ પધાર્યા, સાથે દેવપ્રસાદ સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ ભગત હતા, પાર્ષદ અર્જુન ભગત, એમની સાથે અહીંયા રાજકોટ આવ્યા. મંદિરમાં કલ્પતરુની કથાનો પ્રારંભ થયો. ખૂબ મોટી સંખ્યામાં કથાનું શ્રવણ કરવા માટે ભક્તજનો આવવા લાગ્યા. સ્વામીની કથા કરવાની શૈલી ખૂબ રસાળ. એક વખત શાસ્ત્રીજી મહારાજ વાત કરતા હતા કે પુરાણી સ્વામી કથા કરે ને એમાં દ્રૌપદી વસ્ત્રહરણની વાત કરે તો એ પ્રસંગ એવો આબેહૂબ સ્વામી વર્ણન કરતા અને એટલો હૃદયદ્રાવક રીતે વર્ણન કરે કે પોતે ભાવુક થઈ ગયા હોય, આખી સભા રડતી હોય. આપણે પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી છે, એ કથા કરતા હોય સીતા ત્યાગની, તો સ્વામી રડતા હોય અને આખી સભા રડતી હોય. એટલે ક્યારેક સંતો ગોપીનાથ પુરાણી સ્વામીને કહે કે એ પ્રસંગ કયો, દ્રૌપદીજીના વસ્ત્ર હરણવાળો પ્રસંગ કયો એમ. અને સ્વામી એવા છંદને છપાઈ બોલી અને આખું વાતાવરણ સ્વામી કે ખડું થઈ જતું. એટલે શાસ્ત્રીજી મહારાજને સ્વામીધામમાં ગયા પછી, પુરાણી સ્વામીધામમાં ગયા પછી કે એ પ્રસંગ તમે કયો એમ શાસ્ત્રીજી મહારાજને પણ નાનદા સ્વામીએ વાત કરેલી અને સ્વામી એ પ્રસંગ એવો કહ્યો હતો. ત્યારે નાનદા સ્વામી એવું બોલેલા કે ગોપીનાથ પુરાણી સ્વામી એ જે કથા કરતા અને ત્યારે જેવો આમ કે આનંદ આવતો હતો એવો આનંદ અત્યારે આવે છે એમ આ પ્રસંગ સાંભળીને. એટલે આપણે અનુમાન કરી શકીએ કે કેટલી સ્વામીની એવી રસાળ શૈલી હશે કે મોટા મોટા સદગુરુ સંતોને અમને વર્ષો સુધી એ પ્રસંગો મનમાં બેસી ગયા અને યાદ રહી ગયા. એટલે સહેજે અહીંયા હરિલીલા કલ્પતરુની એવી રસમય કથા થાય તો ગોપીનાથ પુરાણી સ્વામીની કથાનું શ્રવણ કરવા માટે ભક્તજનો છે ઉમટી પડતા. પવિત્ર પુરુષોત્તમ માસ, પવિત્ર સંતના મુખથી પુરુષોત્તમ નારાયણના ચરિત્રોનું શ્રવણ, સવાર સાંજ ભગવાનના મહિમા, ભગવાનના વ્યક્તિત્વ, ભગવાનનું સર્વોપરીપણું એ હૃદયની અંદર દ્રઢ થતું જાય. માત્ર શબ્દોની જાળ ગૂંથી દેવી અને રંગોળીઓ પૂરી દેવી એટલું નહીં, પણ ભરી ભક્તોના હૃદયમાં મહારાજનું સ્વરૂપ વસી જાય, મહારાજ કેવી રીતે સર્વોપરી છે એ વસી જાય, મહારાજના વ્યક્તિત્વ એમના ગુણો એ વસી જાય, એવી સરસ કથા ચાલતી હતી. સ્વામી પણ તદરૂપ થઈને કથા કરતા હતા, એટલે ભગવાનમાં તાદાત્મ્ય સંબંધ થઈ કથા કરતા હતા. એ અરસામાં 11 સ્કંદ પૂરા થયા, 12મો સ્કંદ શરૂ થવાનો હતો અને હવે અધિક માસ પણ પૂર્ણ થવાનો આરે હતો. 12મા સ્કંદ માટે જે પાનાઓ હોય પુસ્તકના એ ત્યાં હતા નહીં, એટલે કોઈ પાર્ષદને કહ્યું હશે કે તમે જાઓ જૂનાગઢ અને જૂનાગઢથી 12મો સ્કંદ લઈ આવો. એટલે 12મા સ્કંદની પોથી એ પાર્ષદ લેવા ગયા. એક રાત્રે વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્ત, આશરે 3-1 વાગ્યાનો સમય હશે અને સ્વામીને અલૌકિક સ્વપ્નમાં દર્શન થયું. ગુણાતીતાનંદ સ્વામી અને ગ્રંથના રચયિતા અચિંત્યાનંદ બ્રહ્મચારી આ બંને સ્વામી જ્યાં સૂતા છે સ્વામીના આસને, પુરાણી સ્વામીના આસને, ત્યાં આવ્યા. પુરાણી સ્વામી જાગી ગયા, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા, અચિંત્યાનંદ બ્રહ્મચારીના દર્શન થયા, એટલે અતિ ભાવવિભોર થઈ ગયા. જેમને ગ્રંથની રચના કરી છે એ ગ્રંથ કર્તાના દર્શન થાય, આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થાય. એટલે બંને સદગુરુના ચરણોમાં મસ્તક નમાવી એમણે પ્રણામ કર્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે પુરાણી, એ ચાલો અમારી સાથે બહાર ફળિયામાં હનુમાનજી મહારાજની ડેરી છે, એ ડેરી આગળ મહારાજ તમારી રાહ જુએ છે. એટલે મહારાજ બહાર હશે, બંને સંતો અંદર સાધુ આશ્રમમાં ધર્મશાળામાં આવ્યા અને મહારાજ બહાર વિમાનમાં બેઠેલા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળી અને તરત પુરાણી સ્વામી ઊભા થયા. વિશેષ આનંદ થયો કે સંતો તો પધાર્યા પણ મહારાજ પણ પધાર્યા. અને બંને સદગુરુઓની સાથે પુરાણી સ્વામી ચાલતા ચાલતા ધર્મશાળામાંથી બહાર નીકળી અને ફળિયામાં હનુમાનજી મહારાજની ડેરી પાસે પધાર્યા. અને મંદિરમાં, મંદિરના ફળિયામાં વિમાન ઊભું હતું અને વિમાનની બહાર મહારાજા મંદ મંદ હસતા હસતા ઊભા હતા. મહારાજ અંદર ન આવ્યા, સંતોને મોકલ્યા. મહારાજના દર્શન કરી પુરાણી સ્વામી અતિ ભાવવિભોર થઈ ગયા. મહારાજ ઊભા હશે, હાથમાં છડી હશે, માથે ત્રણ છગલાવાળી પાગ ધારણ કરી હશે, સુવર્ણના અલંકારો ધારણ કર્યા છે, કંઠમાં ગુલાબનો હાર પહેર્યો હશે અને સલૂણી મૂર્તિ સહજાનંદ એમના દર્શન કરતા કરતા સ્વામી છે એ ભાવવિભોર થઈ ગયા. મહારાજને દંડવટ પ્રણામ કર્યા, મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. બંને હાથ જોડી અને સજળ નેત્રે મહારાજના દર્શન કર્યા. એટલે મહારાજ બોલ્યા કે ચાલો સ્વામી, અમે તમને ધામમાં તેડી જવા માટે આવ્યા છીએ, આ વિમાન એટલે લઈ આવ્યા છીએ, બેસો વિમાનમાં અને ચાલો અક્ષરધામમાં. મહારાજ આટલું બોલ્યા એટલે સ્વામીની ભાવ સમાધિ તૂટી. સ્વામી બંને હાથ જોડી અને મહારાજને વાત કરી કે મહારાજ, ધામમાં આવવા તો તૈયાર છું પણ અત્યારે હરિલીલા કલ્પતરુની કથા ચાલે છે, 11મો સ્કંદ પૂરો થવા આવ્યો છે, પાર્ષદ જૂનાગઢથી 12મો સ્કંદ લેવા ગયા છે અને લઈને આવે અને 12મા સ્કંદની કથા પૂર્ણ થાય અને પછી ધામમાં તેડી જાવ તો વધારે સારું. એટલે મહારાજ હસ્યા. પુરાણી સ્વામીએ જે ભાવ હતો એ કહી દીધો મહારાજને. એટલે તરત ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, એ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ તમારા સર્વોપરીપણાનો નિરૂપણ કરનારો ગ્રંથની રચના કરી છે અને એમાં તમારો મહિમા ભારો ભાર વર્ણવ્યો છે અને એમાં પુરાણી કથા કરે છે, તો હરિભક્તોના હૃદયમાં તમારા સ્વરૂપની જે દ્રઢતા થાય છે, તમારા સ્વરૂપમાં જે જોડાય છે, એ ખૂબ મોટું કામ થાય છે. તો મહારાજ, આપણે એવું કરીએ કે હવે ગ્રંથની કથા પૂરી થવામાં થોડા દિવસ જ બાકી છે અને ગ્રંથની કથા પૂરી થઈ જાય, હરિભક્તોને સમાસ થઈ જાય, પછી આપણે વળી પાછા પુરાણીને તેડી જશું. કે ગુણાતીતાનંદ સ્વામી હશે જે મહારાજને પુરાણી સ્વામીની ઈચ્છા જોઈ અને મહારાજને કહ્યું કે મહારાજ, આપણે પછી તેડી જશું. મોટા સંતોને લઈને મહારાજ આવે ને, એ મોટા સંતો આપણી કંઈક નાની મોટી કચાશ હોય તો મહારાજ ક્યારેક એમની સામે જોઈ અને મહારાજ એમ વિચારે કે હમણાં કાંઈ નહીં, તો મોટા સંતો એમ કે મહારાજ, તમે દયાળુ છો, અત્યાર સુધી એમણે તમારો આશરો રાખી અને તમારું ભજન કર્યું છે, માટે અત્યારે આપણે એમને લઈ જઈએ, કસર છે એ ક્યાંક બીજે ટળાવશું. એવી રીતે કૃપા કરે, પણ ગોપીનાથ પુરાણી સ્વામી એમને કોઈ એવી અશુભ વાસના તો હતી નહીં, જે હતી એ શુભ વાસના હતી કે ગ્રંથની કથા પૂર્ણ થાય, એવા શુભ સંકલ્પ હતા. સહેજે સ્વામીને ભાવ એવો થયો કે મહારાજની કથા પૂર્ણ થાય, કારણ કે આમ આખા મહિનાથી કથા ચાલતી હોય એટલે સ્વામી પણ મહારાજના સ્વરૂપમાં અને જે ગ્રંથમાંથી રહસ્યો મળતા હોય એમના આધારે સ્વામીને પણ વિશેષ અનુભૂતિઓ થતી હોય. અને બહુ સાચી વાત છે કે જ્યાં સુધી આપણા શરીરની અંદર શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે મહારાજને જેવા જાણી શકીએ, જેટલા જાણી શકીએ એટલું જ અક્ષરધામમાં આપણને સુખ આવે છે, ને એવું જ સુખ આવે છે. આપણે ઘણી વખત તૈયારી કરી ઉતાવળ કરતા હોઈએ કે મહારાજ જલ્દી ધામમાં તડી જજો, પણ હજી મહારાજને જેવા સમજવાના છે એવા બાકી રહી જતા હોય, તો જેટલા સમજ્યા છે એટલું સુખ ત્યાં આવશે. એટલે ઇન શોર્ટ કે અત્યારે આપણને જેવું સુખ આવે છે એટલું જ સુખ અક્ષરધામમાં આવશે, ત્યાં ભલે સુખ સુખ સુખના દરિયા હોય તો આપણને જાજુ નહીં આવે. કેમ? સમુદ્ર તો પાણીથી અખૂટ ભર્યો છે પણ ચકલીની કેપેસિટી કેટલી? એટલું જ પાણી પી શકે, એનાથી વધારે પી ન શકે. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. અને ગરુડ પક્ષી પાણી પીવે તો એની કેપેસિટી વધારે, એ વધારે પી શકે. એમ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ ધામનું સુખ, મુક્તોનું સુખ એ તો અખૂટ છે, અમાપ છે, અપરિમિત છે. પણ આપણને કેટલું પ્રાપ્ત થાય? તો કે આપણે મહારાજને જેવા જાણ્યા અને જેટલા જાણ્યા એટલું સુખ પ્રાપ્ત થાય. આપણી ચાંચમાં જેટલું બળ, એટલે આપણી અન્ડરસ્ટેન્ડિંગ જેટલી મોટી, આપણી સમજણ જેટલી મોટી, એટલું આપણને સુખ પ્રાપ્ત થાય. એટલે પુરાણી સ્વામીના જીવનમાંથી એ હરિલીલા કલ્પતરુની કથા કરતા હશે તો કેવી રીતે કરતા હશે, અને પરિણામ સ્વરૂપે મહારાજ એમને દર્શન દેવા પધારે અને મહારાજ એમને તીડી જવા માટે પધારે, તો એમાંથી જે રહસ્યો મળતા હશે એ રહસ્યોના આધારે ભગવાનના સ્વરૂપની અનુભૂતિ અને ભગવાનના સ્વરૂપની સમજવાની જે કેપેસિટી છે એને સતત વધારતા હોય, સતત વધારતા હોય. આજે ગઈકાલે આપણને જેવા મહારાજ સમજાતા હતા એના કરતાં આજે વિશેષ સમજાય, એના કરતાં પરમ દિવસે વધારે વિશેષ સમજાય કે આવા તો જાણ્યા જ નહોતા. એટલે રામાનુજાચાર્યે નેતિ નેતિ એવું વેદો પોકારે છે, તો નેતિ એટલે શું? ન ઈતિ જેનો કોઈ અંત નથી એવા પુરુષોત્તમ નારાયણ છે. તેમનો અર્થ બહુ સરસ કર્યો. નેતિ એટલે જેમને વેદો, જેમને શાસ્ત્રો, આચાર્યો કે સાધુ પુરુષો પામી નથી શકતા, ઇન્દ્રિયો મન વાણી આદિ અંતઃકરણ એ પામી નથી શકતા, એવો તો એક સીધો અર્થ છે જ કે પામી નથી શકતા, એના અંતને પામી નથી શકતા, એટલે નેતિ ન ઈતિ. પણ બીજો અર્થ એવો છે કે એ ભગવાન કેવા છે, કેટલા છે એ નથી પામી શકતા. આપણે ગઈકાલે જે સમજ્યા એના કરતાં મહારાજ છે એટલા જ નથી, એના કરતાં ઘણા બધા વિશાળ છે. આપણને જે સમજાણું છે તો બહુ થોડું છે, પણ ભગવાન જે છે હકીકતમાં એ તો એના કરતાં ઘણા છે. એવું થાય તો એ નેતિ અને નેતિ એ બરાબર. આપણને કોઈ પૂછે કે ભગવાન ઓળખાણા, તો આપણે કહીએ કે હા ઓળખાણા. હો તો ઉપનિષદોએ એવું કહ્યું છે કે જે એમ માને છે કે મેં ભગવાનને જાણી લીધા, એણે ભગવાનને જાણ્યા જ નથી. યસ્ય મતમ તસ્ય મતમ, યસ્ય મતમ તસ્ય અમતમ, કે જેણે ભગવાનને માપી લીધા એણે ભગવાનને માપ્યા જ નથી. અને જે એમ કહે છે કે હું ભગવાનને માપી જ નથી શકતો, જેને એવી અનુભૂતિ થાય છે કે ભગવાન છે એ મપાતા જ નથી, તો એમણે ભગવાનને માપી લીધા છે. કારણ કે ભગવાન અપરિમિત છે. એટલે જ્યારે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ, પુરુષોત્તમ નારાયણના ચરિત્રોનું વાંચન કે શ્રવણ કરીએ છીએ, તો એ વખતે કદાચ એનું એ જ ચરિત્ર હોય તો એમાંથી એ પણ વિશેષ સુખ કેમ આવે, એ દ્રષ્ટિ, એવી સમજણ એ આપણે સતત એક્સપેન્ડ કરતી રહેવી જોઈએ, વધારતી રહેવી જોઈએ, તો આપણને અક્ષરધામમાં વધારે સુખ આવશે. નહીંતર અહીંયા જેટલું આવે છે એટલું ને એટલું જ આવશે. એટલે નિશ્ચિત સંત સમાગમ કીજે એ સતત આપણી દ્રષ્ટિને વધારવા માટે છે, એક્સપેન્ડ કરવા માટે છે. ગોપીનાથ પુરાણી સ્વામી એવા વિશેષ ભાવથી આ કથા કરતા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે મહારાજ આપણે એમને રાખતા જઈએ. મહારાજે કહ્યું ખૂબ સારું, જેવી સ્વામી તમારી ઈચ્છા. મહારાજ પાસે બહુ સરળ હો, સાથેના સંતો મુક્તાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એમ કે સારું રાખતા જઈએ તો રાખતા જઈએ. અને મહારાજે પુરાણી સ્વામીને કહ્યું કે સારું તમે કથા પૂરી કરો, પછી અમે ક્યારેક આવશું તમને તેડવા. આટલું કહી અને મહારાજ અદૃશ્ય થયા, વિમાન અદૃશ્ય થયું, બંને સંતો અદૃશ્ય થયા. અને એ જ વખતે પુરાણી સ્વામીનું સ્વપ્ન તૂટ્યું. આ બધું સ્વપ્નમાં દર્શન થયું. સ્વપ્ન તૂટ્યું એટલે પુરાણી સ્વામી આઘાત લાગ્યો. અરે અરે, ખુદ મહારાજ પધાર્યા અને એ ધામમાં લઈ જવા માટે પધાર્યા, અને મેં એમ કહ્યું કે આ કથા પૂરી કરીને પછી જશું, મહારાજને ધક્કો ખવડાવ્યો. આ કથા આડી આવી, આટલું આમ જે મનન થયું, આટલું જે યાદ આવ્યું, તે સ્વામીનો કંઠ બેસી ગયો. આમ બોલવાનો પ્રયાસ કરે તો શબ્દો નીકળે નહીં, કંઠ રૂંધાઈ ગયો, આંખમાંથી આંસુડા, પશ્ચાતાપનો પાર નહીં, રોમ રોમ રડે છે કે પુરુષોત્તમ નારાયણ પધાર્યા, કથાનું ફળ જે છે એ પધાર્યા. અને એમને મેં એમ કહ્યું કે હું 12મો સ્કંદ પૂરો કરું. પુરાણી સ્વામીએ બાજુમાં સેવક સાધુ દેવપ્રસાદ સ્વામી સુતા હતા, એમના હાથનો સ્પર્શ કરી એમને જગાડ્યા. દેવપ્રસાદ સ્વામી જાગ્યા તરત સ્વામીએ જોયું, સ્વામી કંઈ બોલી નથી શકતા, સ્વામીને કેવું છે પણ સ્વામી કહી નથી શકતા. બીજા સંતોને જગાડ્યા, સંતો બધા આવી ગયા. 3:30-4 વાગ્યાનો સમય થયો. સ્વામીએ આમ ઈશારો કરી અને પાણી મંગાવ્યું. સંતોએ પાણી લાવી આપ્યું. સ્વામીએ કોગળા કર્યા પણ કંઈ કંઠ ખુલ્યો નહીં. આઘાત એટલો બધો. મહારાજ આવ્યા અને મહારાજની સાથે હું જઈ ન શક્યો. અને બીજી બાજુ મહારાજ હવે મુક્તા ગયા છે, કંઠ રૂંધાઈ ગયો છે, બોલી શકાતું નથી, સવારમાં કથામાં બેસવાનું છે, હવે કથા પણ થશે ને એવું લાગ્યું. મહારાજની મૂર્તિને સંભાળતા સ્નાનવિધિ કરી, પૂજા કરી, પ્રસાદીને સાકર હશે એમાં સ્વામીએ મુખમાં મૂકી આરતીના દર્શન કરવા માટે ગયા. મહારાજ રાખતા ગયા હતા એ કથા પૂર્ણ કરવા માટે રાખતા ગયા હતા. એટલે મહારાજની ઈચ્છાથી, મહારાજની કૃપાથી સ્વામીનો કંઠ ધીરે ધીરે ધીરે ધીરે ખુલ્યો. પણ અવાજ બેસી ગયેલો હતો. થોડો કંઠ ખુલ્યો એટલે સ્વામીને એમ થયું કે હવે વાંધો નહીં આવે. પણ દુઃખ બરોબર છે. પ્રસંગ જે સ્વપ્નમાં ઘટના ઘટી ગઈ એમણે હૃદયની અંદર એટલી બધી ઊંડી છાપ પાડી દીધી કે મહારાજ પધાર્યા, ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, અચિંત્યાનંદ બ્રહ્મચારી પધાર્યાનો હું સાથે જઈ ન શક્યો. આ કથા આડી આવી. સ્વામીએ કથા કરી, કંઠ બેસી ગયેલો એટલે ભક્તજનોને ખબર પડી. સ્વામીએ કથામાં સહજ વાત કરી કે આજે મહારાજ તેડવા માટે આવ્યા હતા, પણ આ કથા આડી આવી. ભક્તોને પણ આશ્ચર્ય થયું. પછી ભક્તોએ વાત કરી કે સ્વામી, કથા આડી આવી એમ નહીં, પણ અમારા માટે મહારાજ આ તમને મુકતા ગયા છે. શાસ્ત્રીજી મહારાજ ભગતના વેશે સાથે હતા. સ્વામીએ આ બધું જોયેલું. બાલમુકુંદા સ્વામી કેવી રીતે ધામમાં ગયા એ જોયું. ગોપીનાથ પુરાણી સ્વામી ગુરુ એકાદ વર્ષ પછી એમની સાથે આ પ્રસંગ થાય છે એ પણ સ્વામીએ જોયેલું. ગોપીનાથ પુરાણી સ્વામીને પણ એમ થયું પછી કે હવે મહારાજની જે ઈચ્છા છે મહારાજ અહીંયા આપણને રાખતા જ ગયા છે, તો કથાને પૂર્ણ કરી અને પછી મહારાજ આવે એની તૈયારી અને આપણે હવે ધામમાં જવાની તૈયારી કરી લેવી જોઈએ. રાજકોટની કથા પૂર્ણ થઈ. હવે મહારાજ ક્યારે તેડવા આવે એની સ્વામી રાહ જોવા લાગ્યા. કથા પૂરી કરી અને સ્વામી વિક્રમ સંવત 1973ની સાલ, અધિક ભાદરવો માસ પૂર્ણ થયો અને ભાદરવો મહિનો ચાલુ થયો એટલે સ્વામી જલજીર્ણી એકાદશીનો સમયો કરવા માટે નાણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી આ બધા સદગુરુ સંતોની સાથે અને સેવક સંતોમાં દેવપ્રસાદ સ્વામી અને અર્જણ ભગત એમને સાથે લઈ અને સ્વામી ગઢપુર જલજીર્ણીનો ઉત્સવ કરવા માટે ગયા. ગઢપુરમાં જલજીર્ણીનો સમયો પૂર્ણ કરી અને સ્વામી સાળંગપુર પધાર્યા. ભાદરવાવદી પાંચમના દિવસે પાર્ષદ અર્જણ ભગતને શ્રીપતિ પ્રસાદજી મહારાજના હસ્તે સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની સામે દીક્ષા અપાવી અને સાધુ ધર્મજીવનદાસ સ્વામી એવું નામ પાડ્યું. આ દીક્ષાનો સમારોહ પૂરો થયો. સ્વામીના મંડળમાં 22 કે 25 જેટલા સંતો હતા. એમાં છેલ્લા પુરાણી સ્વામીના દીક્ષિત સંત એટલે શાસ્ત્રીજી મહારાજ સૌથી નાના, અને સ્વામી સાળંગપુરથી પાછા ગોંડલ પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ સાથે છે. ગોંડલની અંદર આજુબાજુના ગામડાની અંદર એ જેટલો અત્યાર સુધીમાં સત્સંગ પ્રચાર કર્યો એટલે વિક્રમ સંવત 1968ની સાલમાં ધર્મતનયદાસજી સ્વામીધામમાં ગયા ત્યાર પછીથી અત્યારે 1973ની સાલ એટલે 5 વર્ષ જેવો સમય થયો. એ 5 વર્ષના ગાળામાં જે પણ સત્સંગ પ્રચાર થયો એમાં હરિભક્તોમાં અતિશય પુરાણી સ્વામીને વિશે આત્મબુદ્ધિ થઈ. એ આજુબાજુના ગામડાના દરબારો, મેંગડીના દરબાર રાઘવસિંહજી, એમને ગોપીનાથ પુરાણી સ્વામીમાં અતિશય હતી. એમ કેવું તો મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે જેવું દેહ અને દેહના સગા સંબંધીઓમાં એવું હે તેમને. લુધિકાના દરબાર દાનસિંહજી, કાલે આપણે પારવડ્યાની વાત કરી હતી, એ પારેવડો બળદ અને એકો જેમણે સ્વામીને ભેટમાં અર્પણ કર્યો હતો એ. માખાવડના માનભા અને મૂળવાજી, ખાંભાના દરબાર વિજયસિંહજી અને નરુભા, વાગોદડના દરબાર વજયસિંહજી, એવી જ રીતે કાળીપાટ, પાડાસણ, પડવલા, કાંગસિયાળી આ બધાના દરબારો એમને સ્વામીને વિશે અતિ આત્મબુદ્ધિ. અને એમને બધાને સમાચાર મળવા માંડ્યા કે હવે પુરાણી સ્વામી ધામમાં જવાની તૈયારી કરે છે, એટલે દર્શન માટે આવવા લાગ્યા. રાજકોટ વિસ્તારના ગોંડલની આજુબાજુના ગામડાઓના જેમ જેમ ખબર પડવા માંડી એમ એમ બધા દર્શન કરવા આવતા જાય. એટલે સ્વામી એમ કહેતા, સ્વામી કે હમણાં તો કંઈ સંકેત નથી, એ ત્યારે સંકેત હતો અને મહારાજ આવીને કહી ગયા, પણ સેજે એ બધા એને આત્મબુદ્ધિનું હેતુ. એટલે સ્વામી જાય તો એ દુઃખ સહન ન થાય, એમને માથે પણ આભ તૂટ્યા જેવું દુઃખ થાય કે સ્વામી જતા રહેશે. અને સ્વામીની ઉંમર પણ મોટી નહોતી, 1920માં સ્વામીનો જન્મ, વિક્રમ સંવત 1920માં, હા, અને 1973ની સાલ ચાલતી હતી, એટલે 53મું વર્ષ ચાલતું હતું. 53 વર્ષની અંદર સ્વામીએ કરવાનું હતું એ કરી લીધું, ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો અને હવે ધામમાં જવાની તૈયારી કરે છે. રાજકોટની અંદર જે અલૌકિક પ્રસંગ બન્યો, મહારાજે સ્વપ્નમાં દર્શન દીધા ત્યાર પછી સ્વામી આતુરતાપૂર્વક રાહ જોતા કે હવે મહારાજ ક્યારે આવશે. અને બાલમુકુંદા સ્વામીની આજ્ઞાથી સ્વામીએ ગોંડલ મંદિરની મહંતાઈ સંભાળી, એટલે ગોંડલ મંદિરમાં જે પણ નાના મોટા કામકાજ હોય, શુભ સંકલ્પો હોય, હવે સ્વામીએ મનમાં નક્કી કર્યું કે એક પણ શુભ સંકલ્પ છે એ મનમાં રાખવો નથી, શક્ય હોય તો પૂરો કરી દેવાનો અને ન શક્ય હોય તો મનમાંથી કાઢી નાખવાનો, પણ મહારાજ આવે અને શુભ સંકલ્પ આડા આવે એવું હવે નથી થવા દેવું. એટલે સ્વામીએ તૈયારી કરી લીધી. આ તૈયારી આપણે શીખવા જેવી છે. નરણદાસ સ્વામી હતા, એ પણ એમ સ્વામીને ધામમાં જવાનું હતું અને આગલા દિવસે રાધારમણ દેવની પાસે દર્શન કરવા ગયા અને બંને હાથ જોડી અને નરણદાસ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને, કે હે મહારાજ, રાજકોટમાં, સોરી, અહીંયા ગોંડલમાં, જૂનાગઢ નહીં, મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, અશુભ સંકલ્પ તો કોઈ હતા નહીં, પણ જે કંઈ શુભ સંકલ્પ હતા, સત્સંગનો વિકાસ કરવો, તમારા સ્વરૂપની ઓળખાણ થાય એવું કરાવવું, એવા આયોજનો કરવા, એ તમામ શુભ સંકલ્પો હતા, એ પણ આજે તમારા ચરણે મૂક્યા. એટલે હવે એ શુભ સંકલ્પ છે એમને પણ છોડી દીધા, એટલે કાલે ધામમાં જતા અડા ન આવે. નહીંતર એમ થાય કે આપણે આટલા આટલા સંકલ્પ કર્યા હતા અને આટલું અધૂરું રહી ગયું, તો મહારાજ વળી પાછું એ પૂરું કરાવવા માટે પણ રાખતા જાય. એટલે શુભ સંકલ્પ હોય, આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા એકાંતિક ભક્તો છે, એટલે આપણે કોઈને અશુભ સંકલ્પ તો હોય જ નહીં, પણ શુભ સંકલ્પ હોય એમને પણ કેવી રીતે છોડવા ધામમાં જતા પહેલા, એ આ સંતોના, બંને સંતોના જીવન પ્રસંગમાંથી શીખવા જેવું છે. નારાયણદાસ સ્વામી અને આપણા ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી. સ્વામી તૈયારી કરવા માંડ્યા કે હવે એક પણ શુભ સંકલ્પ છે એ બાકી રાખવો નથી. નાના મોટા ગોંડલ મંદિરના કામકાજ હતા એ બધા આટોપી લીધા, બીજા સંતોને જેમને સોંપવાનું હતું એમને સોંપી દીધા, અને સ્વામી માનસિક રીતે શુભ સંકલ્પમાંથી એ મુક્ત થતા ગયા. સાથે સ્વામીની પાસે પ્રસાદીની વસ્તુઓ હતી, સાધુની પાસે બીજી સંપત્તિ હોય નહીં, પતરની જોડી ને પૂજાની જોડી આ બે વાનું એમની સંપત્તિ હોય, પણ મોટા સંતોએ રાજી થઈ અને પ્રસાદીની જે વસ્તુઓ આપી હોય, એ પ્રસાદીની વસ્તુઓ એટલે સાક્ષાત મહારાજ તુલ્ય ગણાય, એ પ્રસાદીની વસ્તુઓ ગોપીનાથ પુરાણી સ્વામી પાસે હતી. સ્વામીને એમ થયું કે આ પ્રસાદીની વસ્તુઓ છે ને એ પણ મારે બીજાને આપી દેવી, એ પણ હવે સાથે રાખવી નથી. એટલે સ્વામીએ કાગળ લખ્યો, કાગળની અંદર સ્વહસ્તે કાગળ લખી અને એમાં પ્રસાદીની જેટલી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ લખી કે આ પડ્યું છે, આટલા ચરણારવિંદ છે, આટલી માળા છે, આ કંઠી છે, આટલા વસ્ત્રો છે મહારાજના પ્રસાદીના, એ જે છે એનું સ્વામી આખું લિસ્ટ બનાવ્યું. એ લિસ્ટ બનાવી અને પછી કઈ વસ્તુ કોને આપવી એમને આગળ સ્વામી એમનું નામ લખ્યું કે આ વસ્તુ અક્ષરપ્રિયદાસ સ્વામીને આપજો, આ વસ્તુ છે એ દેવપ્રસાદ સ્વામીને આપજો, આ વસ્તુ છે એ નારાયણ સેવાદાસ સ્વામીને આપજો, આ વસ્તુ છે એ કૃષ્ણ જીવન સ્વામીને આપજો. જે પણ બધા સંતો મંડળના સંતો હતા એ બધા એ સંતોને નામ લખી દીધા, વ્યવસ્થા કરી દીધી અને નોંધ લખી અને સંતો પાર્ષદોને એ પ્રમાણે વસ્તુ આપવાની એ ભલામણ કરી દીધી. પછી અક્ષરપ્રિયદાસ સ્વામી હતા, એમને સ્વામીએ બોલાવ્યા, પુરાણી સ્વામીએ. અક્ષરપ્રિયદાસ સ્વામી સંત મંડળની અંદર સૌથી મોટા હતા. અક્ષરપ્રિયદાસ સ્વામીને કહ્યું કે મારા જેટલા પુસ્તકો છે સંસ્કૃતના, સ્વામી બહુ વિદ્વાન હતા એટલે સ્વામીની પાસે બહુ પુસ્તકો હતા. અત્યારે એ બધા પુસ્તકો આપણે શાસ્ત્રીજી મહારાજના રૂમની અંદર એ દર્શન થાય છે, એમાંથી ઘણા ખરા પુસ્તકો એ છે. એ બધા પુસ્તકો ને એના સિવાયના પણ વિશેષ પુસ્તકો હતા, એ તમામ પુસ્તકો સ્વામી અક્ષરપ્રિયદાસ સ્વામીને એવું કહ્યું કે આ નાના સાધુ ધર્મજીવનદાસ સ્વામી છે એ ભણે એવા છે, હોશિયાર છે, તો પુસ્તકો છે ને એ બધા એમને આપજો. કે હમણાં દીક્ષા લઈને આવ્યા છે, થોડો સમય છે, પણ સ્વામી એ ઓળખી ગયા અને શાસ્ત્રીજી મહારાજ પણ એવી જ રીતે ભણતા હતા અને ગુરુની સેવા કરતા હતા, એટલે સ્વામીના વિશેષ રાજીપાના આશીર્વાદના અધિકારી બન્યા. એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીએ કહ્યું કે સારું સ્વામી, જેવી તમારી ઈચ્છા. અને એ પુસ્તકોની ભલામણ શાસ્ત્રીજી મહારાજ માટે કરી. સ્વામીએ, પુરાણી સ્વામીએ તમામ સેવા કાર્યો, મનમાં શુભ સંકલ્પો એ બધા જ સંકેલી લીધા અને હવે મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવા માંડ્યા. ગીતામાં જેમ ભગવાને કહ્યું છે, યદા સંહરતે ચાયમ કુર્મુંગા નીવ સર્વશઃ, એવી રીતે સ્વામીએ પોતાના જીવાત્માની તમામ વૃત્તિઓ એ સત્સંગના શુભ કાર્યોમાંથી, સંતો ભક્તો એ વગેરેમાંથી ખેંચી અંતરમાં આત્માને વિશે અક્ષરરૂપ થઈ અને મહારાજની મૂર્તિને ધારણ કરી અને સર્વે વૃત્તિઓને મહારાજના સ્વરૂપમાં વિલીન કરી રાખી. હવે મહારાજ આવે એટલી જ રાહ છે. મહારાજ ધામમાં તેડી જાય એ વિશેષ પ્રસંગો આપણે આવતીકાલે શ્રવણ કરીશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, જેવી રીતે ગોપીનાથ પુરાણી સ્વામીને આપના સ્વરૂપની અનુભૂતિ, આપના સ્વરૂપની ઓળખાણ અને આપના સ્વરૂપમાં જેવી પ્રતીતિ, એવી જ ઓળખાણ, પ્રતીતિ અને એવી જ સમજણ અમને સૌને પ્રાપ્ત કરવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.